શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, ભગવાન શ્રીહરિએ પ્રબોધનીની રાત્રિએ ભક્તજનોની મોટી સભામાં જાગરણ કરતા પ્રબોધનીની કથા સાંભળી. શ્રીહરિએ કથાની સમાપ્તિમાં ભક્તજનોની શિક્ષાને માટે સત્કર્મોની ખૂબ જ પ્રશંસા કરી અને અસત્કર્મોની ખૂબ જ ભર્થના કરી. તે સમયે પ્રશ્ન પૂછવાના અવસરને જાણતા દુર્ગપુરપતિ ઉત્તમ રાજા ભગવાન શ્રીહરિને પ્રણામ કરી બહુ જ વિનયથી બે હાથ જોડી પૂછવા લાગ્યા, હે ભગવાન, આ લોકમાં લૌકિક વ્યવહારના કર્મમાં આસક્ત મનવાળા સર્વે દેહધારીઓની અનેક પ્રકારના કર્મમાં નિશ્ચિત પ્રવૃત્તિ જોવામાં આવે છે. તે કર્મોની મધ્યે કેવા કર્મો કરનાર મનુષ્યોને નરકની પ્રાપ્તિ થાય છે અને કેવા કર્મો કરનારને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તે તમે મને જણાવો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે બુદ્ધિમાન ઉત્તમ રાજાએ પ્રશ્ન કર્યો તેથી સમર્થ ભગવાન શ્રીહરિ સ્વર્ગ અને નરકની પ્રાપ્તિરૂપ બે પ્રકારના કર્મો કહેવા લાગ્યા. તેમાં સૌપ્રથમ નરક પ્રાપ્તિને કરાવનારા કર્મો કહે છે. જે પુરુષોએ પરસ્ત્રીનું અપહરણ કર્યું હોય, જેણે પરસ્ત્રી સાથે બળાત્કાર કર્યો હોય, જે કોઈની પાસેથી પૈસાની દલાલી લઈ કોઈ પરસ્ત્રીને રૂપિયા આદિકનું પ્રલોભન આપીને કોઈ અન્ય પુરુષની સાથે વ્યભિચાર કરવા પ્રેરણા કરતા હોય, આ ત્રણ પ્રકારના પુરુષો નરકમાં જાય છે. વળી જે પુરુષો પરધનની ચોરી કરતા હોય, જેણે પરસંપત્તિનો અગ્નિદાહ આદિકથી નાશ કર્યો હોય અને જે અન્યજનો ઉપર ચાડી ચુગલી દ્વારા દોષોનું આરોપણ કરતા હોય, તે મનુષ્યો પણ નરકને પામે છે. જે મનુષ્યો પાણીના પરબનો, સભાસ્થળનો, સેતુનો અને ઘરોનો વિનાશ કરે છે, તે ચારે પ્રકારના મનુષ્યો નરકમાં જાય છે. અનાથ સ્ત્રી, બાલિકા, વૃદ્ધા, ભયથી દુઃખી અને તપસ્વીની સ્ત્રી, આ પાંચ પ્રકારની સ્ત્રીઓને ધનથી ધર્માદિકનો લોપ કરાવી છેતરે છે તે પુરુષો નરકમાં જાય છે. જે મનુષ્યો કોઈની આજીવિકા વૃત્તિનો વિનાશ કરે, કોઈની ઘર ઉપયોગી વસ્તુનો વિનાશ કરે, કોઈના સગપણ કે વિવાહનો ઉચ્છેદ કરાવી નાખે, પરસ્પર એક પ્રાણ અને એક મનથી જીવતા મિત્રોમાં સાચી ખોટી એકબીજાની વાતો કરીને બંનેમાં ભેદ ઉત્પન્ન કરે, તે મનુષ્યો નરકમાં જાય છે. હે રાજન, જે મનુષ્યો રાજમાં ચાડી કરનારા હોય, કોઈ કાર્ય માટે પરસ્પર સંધિ કરેલી હોય તેને તોડાવી નાખનારા હોય, જે બીજાની વૃત્તિ ઉપર લાંચ આદિક ગ્રહણ કરીને જીવતા હોય, જે મિત્રોનો ઉપકાર ભૂલીને તેમના પર અપકાર કરતા હોય, તે ચાર પ્રકારના મનુષ્યો પણ નરકમાં જાય છે. જે વેદવિરોધી પાખંડ ધર્મનો આશ્રય કરનારા હોય, જે સંતોની નિંદા કરી તેમના જીવનમાં દૂષણનું દોષારોપણ કરતા હોય, જે ધર્મના સંકેતો હોય તેમાં પણ દોષનું આરોપણ કરી દૂષણ પમાડતા હોય, જે અનુકૂળમાં પણ પ્રતિકૂળનું વાતાવરણ ઊભું કરી પરને છેતરતા હોય, તેવા મનુષ્યો નરકમાં જાય છે. જે મનુષ્યો લોક વિરુદ્ધ ઉલટો વ્યવહાર કરતા હોય, વ્યાજે આપેલા રૂપિયાનું બમણું વ્યાજ લેતા હોય, વેપારમાં મૂળ ધન કરતા બમણો લાભ લેતા હોય, તે ત્રણેય પ્રકારના મનુષ્યો નરકમાં જાય છે. જે જુગાર રમાડીને આવેલા નાણામાંથી પોતાનું જીવન ચલાવતા હોય, પરીક્ષા કર્યા વગર એમને એમ કોઈના ઉપર દોષ ઢોળી દેતા હોય, પ્રાણીઓની હિંસા કરવામાં સતત પ્રવૃત્ત રહેતા હોય, તે ત્રણેય પ્રકારના મનુષ્યો નરકમાં જાય છે. હે રાજન, કોઈ મનુષ્ય પોતાના માલિક પાસે કોઈ આશા સાથે આવેલો હોય, માલિકે અમુક કામ માટે આટલું ધન આપીશ એવી જેની સાથે પ્રતિજ્ઞા કરેલી હોય, વેતન લઈને કામ કરનારા હોય અને કોઈ આશા રાખીને માલિક માટે પરિશ્રમ કર્યો હોય, આ ચાર પ્રકારના જનો અને માલિકની વચ્ચે જે મનુષ્ય ભેદના ઉપાયો કર્યા હોય, અર્થાત ધણીના કાનમાં અવળું સમજાવીને નિરાશા પેદા કરી જુદા પાડ્યા હોય, તેવા ચાર પ્રકારના મનુષ્યો નરકમાં જાય છે. જે પુરુષ પોતાની પત્નીને છોડીને બહાર કંઈક સારું સારું જમી લેતો હોય, અગ્નિ, નોકરો અને અતિથિને જમાડ્યા વગર જમી લેતો હોય, પિતૃશ્રાદ્ધ અને દેવપૂજાનો જેણે ત્યાગ કરી દીધો હોય, તેવા છ પ્રકારના જનો નરકમાં જાય છે. જે જનો મૂલ્ય લઈને વેદપારાયણના ફળને વહેંચી દેતા હોય, જે વેદનો અભિપ્રાય જાણ્યા વિના તેના વચનને દૂષિત કરતા હોય, જે વેદોનું અશુદ્ધ લેખન કરતા હોય, તે ત્રણેય જનો નરકમાં જાય છે. જે મનુષ્યો ચામર, કંબલ આદિકના માધ્યમથી કેશનો વેપાર કરતા હોય, જે ઝેરનો વેપાર કરતા હોય, શાસ્ત્ર નિષેધિત કર્મો દ્વારા પોતાની આજીવિકા ચલાવતા હોય, તે તથા જે મનુષ્યો શસ્ત્રોનો વેપાર કરતા હોય, ઉત્પાદન કરતા હોય, બાણો તથા ધનુષ્યો આદિકનું નિર્માણ કરતા હોય, તે મનુષ્યો નરકમાં જાય છે. હે રાજન, જે મનુષ્યો પથ્થર, ખિલ્લા, તીક્ષ્ણ કાંટા આદિક વડે મનુષ્યોને જવા આવવાના માર્ગને રોકતા હોય, જે મનુષ્યો લોભાદિ દોષોથી રહિત અને પોતાના આશરે રહેલા વિદ્યાનો અભ્યાસ કરાવનારા ગુરુજનોનો ત્યાગ કરી દે છે, વળી કામાદિ દોષથી રહિત પોતાને આશરે રહેલા નોકરોનો ત્યાગ કરી દે છે, દંભ કે કપટથી રહિત પોતાને શરણે રહેલા ભક્તો કે પરિચારકોનો ત્યાગ કરી દે છે, તે મનુષ્યો નરકમાં જાય છે. જે મનુષ્યો બળદના વૃષણનો ઉચ્છેદ કરી વીર્યનો વિનાશ કરતા હોય, જે વાછરડાના નાકને વિંધતા હોય, જે અસમયે ગાય આદિ પશુને બાંધી રાખતા હોય, તે તથા જે રાજાઓ પ્રજાનું ચોર આદિકથી રક્ષણ ન કરતા હોય ને બળાત્કારે પ્રજા પાસેથી છઠ્ઠા ભાગનો કર ઉઘરાવતા હોય, ધન ધાન્યાદિકથી સમૃદ્ધ હોય છતાં પાત્રમાં દાન આપતા ન હોય, તે સર્વે નરકમાં જાય છે. જે બહુકાળ પર્યંત પોતાને રાજી કરવા પોતાની સમીપે રહેતા હોય, જે ક્ષમાશીલ સ્વભાવના હોય, જેણે ઇન્દ્રિયો ઉપર દમન કરી નિયમમાં રાખી હોય, જે પ્રતિભાયુક્ત હોય, અન્યના કામ કરી કૃત્ય ભાવમાં વર્તતા હોય, આવા સજ્જનોનો ત્યાગ કરનારા મનુષ્યો નરકમાં જાય છે. આ પ્રમાણે મેં તમને દુષ્ટ કર્મ કરનારા જે મનુષ્યો નરકમાં જાય છે તેની વિક્તિ કહી. હવે દેવલોકના ભાગીદાર જે જનો છે તે તમને કહું છું. હે રાજન, જે મનુષ્યો દાન, તપ, સત્ય, શ્રદ્ધાથી ધર્મનું પાલન કરે છે, જે મનુષ્યો ગુરુની સેવા કરીને તથા વિદ્યાર્થીને ઉચિત તપનું આચરણ કરીને તેમજ ગુરુને પુષ્કળ ધન અર્પણ કરીને વિદ્યા ભણે છે અને બીજા પાસેથી જે અનુદાન સ્વીકારતા નથી, તે મનુષ્યો સ્વર્ગમાં જાય છે. જે મનુષ્યો ભય, લોભ, ક્રોધ, દરિદ્રતા અને શરીરના રોગની પીડાના કારણે પણ સત્કર્મો છોડતા નથી, તે મનુષ્યો સ્વર્ગમાં જાય છે. જે જનો ક્ષમાવાન હોય, ધીરજધારી હોય, ધર્મ કાર્યમાં સદાય તત્પર રહેતા હોય, જે સર્વેને મંગલ કરનારું આચરણ કરતા હોય, સર્વે પ્રકારના માંસભક્ષણથી નિવૃત્ત હોય, પરદારાના સંગથી વિમુખ હોય, કોઈ પણ પ્રકારની સુરા કે માદક પીણાના પાનથી નિવૃત્ત હોય, બ્રહ્મચર્યાદિ આશ્રમોનું અધર્મનો ત્યાગ કરવા પૂર્વક રક્ષણ કરતા હોય, કુળ પરંપરાગત આવતા સદાચારનું જે રક્ષણ કરતા હોય, પોતાના દેશ અને દેશવાસીઓના રક્ષણમાં તત્પર હોય, પોતાના નગરજનોના રક્ષણમાં તત્પર હોય, તે સર્વે મનુષ્યો સ્વર્ગમાં જાય છે. હે રાજન, જે મનુષ્યો કાયા મન વાણીથી સર્વ પ્રકારે હિંસાથી રહિત હોય, પોતાના ધર્મની પુષ્ટિ માટે સર્વ પ્રકારના દુઃખોને સહન કરનારા હોય, ધર્મિષ્ઠ સર્વજનોના આશ્રયભૂત થઈ તેમના દુઃખોનું નિવારણ કરતા હોય, જે માતા પિતા, અને ગુરુની યથાયોગ્ય સેવા કરતા હોય, જે મિતાહાર કરી ઇન્દ્રિયોને જીતીને વર્તતા હોય, જે મનુષ્ય આલોકમાં ધનવાન હોય, શરીરે મહાબળવાન હોય અને યુવાનીના જોરમાં હોય, છતાં હંમેશા નિર્માનીપણે વર્તતા હોય, તે સર્વે મનુષ્યો સ્વર્ગમાં જાય છે. જે મનુષ્યો પોતાનો અપરાધ કરનારા પર પણ સ્નેહ રાખતા હોય, બીજાનું દુઃખ દેખીને જેનું હૃદય દ્રવી જતું હોય, સ્વભાવથી કોમળ મનુષ્યો સાથે પ્રીતિ રાખતા હોય, સ્વધર્મનિષ્ઠ મનુષ્યોની કારણ વિના સેવા કરીને સુખી કરતા હોય, જે મનુષ્યો હજારો સાધુ બ્રાહ્મણાદિકને જમાડી તૃપ્ત કરતા હોય, જે હજારો રૂપિયાનું સત્પાત્રમાં દાન કરતા હોય, જે મનુષ્યોને અન્નજળ આપી રક્ષણ કરતા હોય, તે સર્વે મનુષ્યો સ્વર્ગમાં જાય છે. હે રાજન, જે મનુષ્યો સુવર્ણ, ગાય, અન્ન, જળ અને વાહનનું પાત્રમાં દાન આપે, જે પુરુષો વિપ્ર આદિકની કન્યાઓના વિવાહમાં ઉપયોગી ધન, અન્ન અને વસ્ત્રોનું દાન કરે છે, જે પુરુષો અગ્નિહોત્ર શાળા, ઘર, ઉદ્યાન, કૂવા, આરામગૃહ અને સભાશાળા તથા પાણીનું પરબ પોતાની શક્તિ પ્રમાણે કરાવે છે, તે સર્વે મનુષ્યો સ્વર્ગમાં જાય છે. જે પુરુષો વટેમાર્ગુને રહેવાના સ્થળો, ક્ષેત્રો, સામગ્રીને સહિત ઘરો અર્પણ કરે છે, તેમજ વટેમાર્ગો કોઈ સુવિધા માંગે તો તેને આપે છે. જે મનુષ્યો ભૂત પ્રાણી માત્ર ઉપર દયા કરે છે, જે સર્વેજનો પોતાના ઉપર વિશ્વાસ કરે તેવું વર્તન રાખે છે, હિંસક આચારને છોડીને વર્તે છે, વળી જે મનુષ્યો પરધનમાં હંમેશા મમત્વ રહિત તેમજ પરસ્ત્રીના સંગે રહિત વર્તે છે, અને જે મનુષ્ય ધર્મમાં અવિરોધી અન્નનો જ આહાર કરે છે, તે સર્વે મનુષ્યો સ્વર્ગમાં જાય છે. હે રાજન, જે પુરુષો પોતાથી અધિક ઉંમરવાળી બીજી સ્ત્રી સાથે નિત્ય માતાના સરખો, પોતાની સરખી ઉંમરવાળી સ્ત્રી સાથે બહેનના સરખો અને પોતાનાથી નાની ઉંમરવાળી સ્ત્રી સાથે દીકરીના જેવો વ્યવહાર રાખે છે, તે સર્વે મનુષ્યો સ્વર્ગમાં જાય છે. જે મનુષ્યો ચોરીના કર્મથી સદાય નિવૃત્ત હોય, પોતાની કમાણીમાંથી સંતુષ્ટ હોય, પોતાના ભાગ્ય પ્રમાણે જ જીવન જીવતા હોય, તે સર્વે મનુષ્યો સ્વર્ગમાં જાય છે. જે મનુષ્યો જીતેન્દ્રિય હોય, પરસ્ત્રી સામે દ્રષ્ટિ પણ ન કરતા હોય, જે બ્રહ્મચર્યાદિ શીલવ્રત પરાયણ હોય, વળી જે મનુષ્યો અતિશય સ્નેહાળ અને કોઈને દુઃખ ન થાય તેવી દોષે રહિત મધુર અને પ્રિયવાણી બોલીને જનોનું સ્વાગત કરતા હોય, જે મનુષ્યો કોઈના છિદ્રોની ચાડી ચુગલી દ્વારા અન્યજનોને ક્યારેય વાત ન કરતા હોય, તેમજ તીક્ષ્ણ, કઠોર અને નિષ્ઠુરવાણી ક્યારેય ન બોલતા હોય, તે સર્વે મનુષ્યો સ્વર્ગમાં જાય છે. જે મનુષ્યો ખળયુક્ત વાણી ન બોલતા હોય, જે મિત્રોમાં પરસ્પર ભેદ ઉત્પન્ન થઈ જાય તેવી વાણી ન બોલતા હોય, સત્ય અને મિત્રભાવે યુક્ત જ સદાય વચનો બોલતા હોય, તે મનુષ્યો સ્વર્ગમાં જાય છે. જે મનુષ્યો સર્વભૂત પ્રાણી માત્રમાં પોતાના જેવી ભાવના રાખી સમભાવે વર્તતા હોય, ઇન્દ્રિયોનું દમન કરી ચતુરાઈપૂર્વક વર્તતા હોય, અને જેણે કઠોર વાણીનો ત્યાગ કરી દીધો હોય, જે પરનો દ્રોહ થાય તેવું વર્તન ક્યારેય ન કરતા હોય, તે સર્વે પુરુષો સ્વર્ગમાં જાય છે. જે પુરુષોએ ક્રોધ ઉત્પન્ન થાય છતાં પરના હૃદયને ભેદી નાખે તેવી દુઃખકર વાણીનો ત્યાગ કર્યો હોય, વળી કોઈના ઉપર ક્રોધ ઉત્પન્ન થયો હોય છતાં તેમને જાણે સમજાવતા હોય તેવી શાંતવાણી બોલતા હોય, જે મનુષ્યો ગામમાં, ઘરમાં કે જંગલમાં કે કોઈ એકાંત સ્થળમાં પણ પડેલા પારકાધનને ક્યારેય પણ ઈચ્છે નહીં, તે સ્વર્ગમાં જાય છે. જે પુરુષો એકાંત સ્થળમાં પણ પોતાની સાથે ઉપભોગ કરવાની બુદ્ધિથી આવેલી પરસ્ત્રીઓને મનથી પણ ઈચ્છે નહીં, તે પુરુષો સ્વર્ગમાં જાય છે. જે સર્વની સાથે મિત્રભાવે વર્તી मित्र के शत्रु ने मळे त्यारे एक सरखो भाव व्यक्त करे, परंतु खेद भावे न वर्ते। जे मनुष्यो हमेशा शास्त्रना अध्ययन परायण रहता होय, दयावान, बहार अंदर पवित्रपणे वर्तता होय, सत्य प्रतिज्ञा वाळा होय, पोतानी आजीविका वृत्तिथी जे धन प्राप्त थाय तेनाथी सदाय संतुष्ट रहता होय, ते स्वर्गमां जाय छे। जे सदाय श्रद्धावान होय, सर्वनी साथे मित्रभाव राखता होय, व्यवहारमां पोते शुद्ध वर्ते अने बीजा शुद्ध वर्तता होय, ते पोताने हमेशा गमता होय, अने धर्म तथा अधर्मने बराबर समझी जाणता होय, अने योग्य वर्तन करता होय, सद्गुणोए युक्त होय, सदाय साधु ब्राह्मणनी सेवामां तत्पर रहता होय, पोताना धर्ममां बाध न आवे ई रीते सदाय उद्योग परायण रहता होय, ते पुरुषो स्वर्गमां जाय छे। हे राजन, आ प्रमाणे जे मनुष्यो आलोकमां सत्कर्म परायण वर्ते छे, ते सर्वे मनुष्यो स्वर्गमां जाय छे, एम तमे नक्की मानो। जे मनुष्यो हजारो उपायोथी पण न मळे तेवा आ दुर्लभ मनुष्य शरीरने पामीने बीजा दुष्कर्मोनो त्याग करी कह्या एवा सत्कर्मो करे छे, ते सर्वे आ पृथ्वी पर खरेखर धन्य भाग्यशाळी छे। सुव्रत मुनि कहे छे, हे प्रताप सिंह राजन, आ प्रमाणे ભગવાન શ્રીહરિનું અમૃતની સમાન વચન સાંભળી અતિશય આનંદ પામેલા ઉત્તમ રાજા તથા સર્વે ભક્તજનોએ ભગવાન શ્રીહરિની ખૂબ જ પ્રશંસા કરી વંદન કર્યા। ત્યાર પછી બીજે દિવસે બારસના શ્રીહરિએ હજારો બ્રાહ્મણોને ઈચ્છિત મિષ્ટાન્ન ભોજન કરાવી તૃપ્ત કર્યા। હે રાજન, ત્યાર પછી ભગવાન શ્રીહરિએ બહુ દૂર દૂરના દેશોમાંથી પોતાને દર્શને આવેલા હજારો ભક્તજનોને પોતપોતાના દેશ પ્રત્યે જવાની આજ્ઞા આપી, તેથી તે જવા નીકળ્યા। પરંતુ સો સો કોષ સુધીના પ્રદેશોમાંથી જે ભક્તજનો રહેતા હતા તે ભગવાન શ્રીહરિની સમીપે જ રહ્યા। શ્રીહરિના ચરિત્રોનું નિત્ય શ્રવણ, ગુણ કીર્તન, સ્મરણ, પૂજન અને વંદન કરતા ભક્તજનો શ્રીહરિનું સાનિધ્ય હોવાને કારણે એક ક્ષણની માફક દિવસો પસાર કરતા હતા। આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં કારિયાણી ગામે ભગવાન શ્રીહરિએ ઉત્તમ રાજાના પ્રશ્નથી સ્વર્ગ અને નરકગામી પુરુષોના લક્ષણોનું નિરૂપણ કર્યું, એ નામે 14મો અધ્યાય પૂર્ણ થયો।